એ પ્રકાશ ના આધારે પુરુષાર્થ કરી શકે છે. શું કરું? જગત રહેતું નથી, એમને લઈ જતું નથી. આ નિયતિ સ્વરૂપ નથી. આ એટલે ક્રાંતિ માં પુરુષાર્થ કરે છે કે તમને, તમારે કોઈક અપમાન કરે એટલે તમને શું અસર થાય છે? લાગે છે અંદર, અંદર લાગે છે, અંદર લાગે. એમાં કઈ દેખાડો લાગતો નથી કે એમાં કશું બીજું છે નહી, તો અંદર લાગે. એક એવી ચિત્ત દશા છે, ભાવ ભાવ એવો થાય છે એટલે એવું લાગે છે. એવી એક ચિત્ત દશા છે, એવી એક ચિત્ત દશા છે, ભાવ એવો થાય છે. એટલે તે વખતે જો તમને આમ જ્ઞાન મળેલું હોય, સમજણ કોઈ જતી, આ જ્ઞાન નહીં, અહીં મળે તે નહીં, પણ શાસ્ત્ર ના જ્ઞાન ના આધારે તમે એવું વિચાર કરો કે આ મારો કર્મ નો ઉદય છે, તેથી આ માણસ એક જ્ઞાન અપમાન કર્યું મને, એમ એમ તો કોઈ કશું કરી શકે નહીં. તમારા કર્મ ના ઉદય સિવાય કોઈ પણ વસ્તુ થઈ શકે નહીં કોઈ. માટે મારા કર્મ ના ઉદય ના અધીને આને ગાળ પડી તો એમાં મને એને કર્મ માંથી મુક્ત કર્યો. આ જે કર્મ બંધાયેલું હતું તેમાંથી મુક્ત કર્યો, એટલે એના ઉપર દુર્ભાવ નહીં લાવવાનો, અભાવ નહીં લાવવાનો. અને ભાઈ બીજું કઈ શું થાય? તમે અભાવ લાવો તો એ પુરુષાર્થ થતો અવધો થાય છે, અને સદભાવ લાવો તો પુરુષાર્થ થાય, સારો થાય. સમજે ને? આ દ્વાળી હોય તો લાવવાનું મન થાય, લાવવાનું મન થાય કે ના થાય? કોક ને ગાળ દેલા પર પસ્તાવો થાય છે, પસ્તાવો થાય છે એ પુરુષાર્થ છે. અને કેટલાક માણસ ગાળ દઈને રાજી થાય છે એ પણ પુરુષાર્થ છે. ચલો રાજી થાય છે એને આવતો પણ તે નીકળી જશે, અને ચલો પસ્તાવો કરે છે એને લાભ થશે. શું એટલે પુરુષાર્થ તો છે? તમે કહો પુરુષાર્થ નું કામ કરેલું આખી જિંદગીમાં? મન ને ખરાબ વૃત્તિઓ માંથી જતો રોકવાનું કાયમ પુરુષાર્થ કરું છું. એ મન ને ખરાબ વૃત્તિઓ માંથી જતો રોકવાનું કાયમ પુરુષાર્થ કરું છું. મનમાંથી મને ખરાબ વૃત્તિઓમાં જવા માટે, જવાથી રોકવા, જતું રોકવા, એને જતું રોકવા માટે કાયમ પુરુષાર્થ કરે. હા, ઇદારું કહેવાય, ઇદારું કહેવાય. પછી બીજો પુરુષાર્થ પ્રાર્થના કરો. પ્રાર્થના કરું છું. હે? પ્રાર્થના કરું છું. પ્રાર્થના યાદ હોય ત્યારે કરો છો, ના યાદ હોય ત્યારે કરો છો? પછી સચ્ચિદાનંદ, પછી સચ્ચિદાનંદ ની પ્રાર્થના, સચ્ચિદાનંદ ની પ્રાર્થના. ના પણ યાદ હોય તેની કરો છો કે ના યાદ હોય? યાદ ના યાદ નું યાદ કે જે છે એની કરું છું. યાદ ના યાદ નું ક્યાં કે છે? જે છે એની કરું છું. અને બીજો કોઈ પુરુષાર્થ? કોઈ જવાનો, નાવાનો, ખાવા પીવાનો કશું પુરુષાર્થ કરો છો? નહીં તો નિત્યક્રમ છે તો ચાલ્યા જ કરે છે. એ તો બધું નિત્યક્રમ ચાલ્યા જ કરે છે. એ પુરુષાર્થ છે. નિત્યક્રમ કેવાય? આવે એ નિત્યક્રમ કેવાય? ના પણ તપશ્ચર્યા ના પુરુષાર્થ ગણું. સત્ય પ્રાપ્તિ માટે તપશ્ચર્યા કરવી એનું નામ પુરુષાર્થ કે છે. હું તો સત્ય પ્રાપ્તિ કરવા માટે જે તપશ્ચર્યા કરવી પડે એને પુરુષાર્થ કહું છું. બરોબર. કઈ શાસ્ત્ર વાંચ્યો? શાસ્ત્ર વાંચ્યો એ પુરુષાર્થ કે પ્રાર્થ? માયા માંથી મનને મુક્ત કરવું એ જ પુરુષાર્થ માન, બીજું કશું નહીં. કે માયા માંથી મનને મુક્ત કરવું એ જ પુરુષાર્થ, બીજું કશું જ નહીં. સારું, ઘણા પુરુષાર્થ સારું. હું પાંચ વેલું જાણો છું, દિવેડો આવે છે મારો કોઈ કાળે દિવેડો આવે નહી, અપમાન થાય એટલે રાતે ઊંઘનાર લાગણીઓ થી દૂર થવું થવાનો તો પ્રયત્ન કરવાનો છે પુરુષાર્થ. લાગણીઓ થી દૂર થવું, કોઈ અપમાન કરે, કોઈ અપમાન કરે, ઈર્ષા એવું બધું કરે તો એ બધી જે લાગણીઓ ઉભી થાય છે, તમને કોઈ દેખ આરોપ આપે ચેતન માં જો ક્ષમા આવે તો ખરું, એ નથી આવતું. કે હું બુદ્ધિ થી એને છે તો ક્ષમા આપવાનો ગાળો નહી આપવાનો એવો ભાવ કેળું, પણ કે છે ચેતન થી થાય ત્યારે ખરું, એમ એ ચેતન થી થાય ત્યારે ખરું. દુઃખ થાય એવું ના કરો ને, એ બે ગાળા બતા એને દુઃખ ના થાય એવું વર્તન ના કરો ને. બહુ થઈ ગયું, ઘણું થઈ ગયું, પછી ભલે બુદ્ધિ થાય ત્યારે બુદ્ધિ થાય ત્યારે ઘણું ઘણું કહેવાય. કોઈ આપનાર કાળનાર આપનાર મળે છે? કોઈ અપમાન આપનાર મળે છે? ના, અપમાન જેવું કઈ લાગતું નથી. કેટલા જીવનમાં તો આયા છે મને એવા અનુભવ. આ લોકો અપમાન કરે ગાળો દે એ કોઈ કાયદા ના અધીન કરતા છે, ગેરકાયદેસર કરતા છે. એ તો આપણી જ પરીક્ષા માટે ભગવાન જ આપણી પરીક્ષા કરે છે. એ કે છે એ તો આપણી જ પરીક્ષા કરવા માટે ભગવાન આવું કરે છે. ઓ એ ગાંડો છે ને, એને પરીક્ષા કરવા માટે પણ વિવેક તો આપણે રાખવો જોઈએ ને. શું એમાં ભગવાન આપણે ભગવાન આમાં હાથ જ ગાતો નથી. ભગવાને ફક્ત પ્રકાશ ને આપે છે નિરંતર, જે માત્ર પ્રકાશ આપે છે એ પ્રકાશ માં તમે તમે ફાવે રમણતા કરો, અને જો જીવ ભાવની રમણતા હોય તો જીવ ભાવની કરો, અને પરમાત્મા ભાવની રમણતા કરવી હોય મારી પાસે આવો. એ બે વસ્તુ કે છે. તો જીવ ભાવની રમણતા મજા આવે તો નથી, પૈરી કરો, છોકરા કરો, પેઢા વચ્ચે નિરાશે અને પાડોશી વળે કરો. એવું છે ને, તમે આવા લોકો છો, તમે આવા લોકો ભેવા છો આમ તને માગે. આ કંપની બહુ સુદ્રઢ છે, પછી પાછું વિચારું કરો દેવો અમારી ભરતા તો તું આવી તું મારી બેગ માં ક્યાં મૂક્યું ત્યાં, એટલે મારે એમ થાય કે આ તો કંપની સાચી દેવો હા દેવા માં ભરતું. અને તો આ મારી તારી અરે છેવટે દે તો મારી તારી બાકી વસ્તુ જેવો ગુનો ના કરે તો કર્યો છે આપી દેવી પડશે ને, કાયદે તો આપી દેવું પડશે ને. ભૂતની બેન વગી ભૂત ભૂત બન્યું ને, વિગત સ્વામી કે છે ને મહારાજ કરવું હોય ને તો અહીં આવજો છે. અને હું કોણ છું, હું કોણ છું, 4 કલાક રોજ એવું કરું છે કે આ ડાકે નિરંતર કાયમ કાયમ માટે હા આવજો. કે નીચ વાત કરે છે ને, સચ્ચિદાનંદ ની વાત કરે છે. નેતી દિસ ઇઝ નોટ ધેટ કે તું ફોર ધ આત્મા અને જે અરે બે આ મતા કરું કરે તો નહીં આવડા આવડા બોલ વેદા વેદ હું આત્મા કે આત્મા આવે વાંચ્યા નથી આત્મા નીકળ્યો. આત્મા એ ના હોય કે તે આ તો શબ્દરૂપ છે વેદ તો શું છે શબ્દરૂપ શબ્દમાં આત્મા સૂક્ષ્મતમ વસ્તુ છે અને શબ્દો સ્થૂળ છે તેનો મેળ પડે નહી તે વેદ ના ઉપરી એવા જ્ઞાની પુરુષ ની પાસે જા કે 4 વેદ ના ઉપરી એવા જ્ઞાની પુરુષ ની પાસે જા તો તારે નિર્વેદ બનાવશે. શું બનાવે? નિર્વેદ. ના તમારો તો આત્મા દેખાશે પણ બીજા નો આત્મા જોવા માટે દિવ્ય ચક્ષુ જરૂર પડે. પેલો આપણો જાણીએ તો બહુ સારું, પેલો આપણો જાણીએ તો બહુ સારું. ના બીજા ને દાયા વગર તો બીજો એને ગુનેગાર કે છે બધા. અમારે ગુનેગાર કે તમારા આત્મા જ્ઞાન ખોટું છે. કોઈને ગુનેગાર કે તમે આત્મા પ્રાપ્ત કરો એ વાત ખોટી છે. એને જાણવાથી બધું જાણી લેવાય ને કે છે એને જાણવાથી બધું જાણી લેવાય ને એને જાણે જાણી લેવાથી પછી બધું જ જાણી લેવાય ને. ના એ તો ધીરે દેખ્યો કે ના એ તમારે લખાવવાનું છું ને પછી નથી હજી તમારે લખાવવાનું પછી ક્રોધ માર માયા તો એવું કરવું છે એને મેળવવા માટે જે જતું કરવાનું હોય તો બધું જતું જ કરવાનું. એને મેળવવા માટે જે જતું કરવું હોય એ બધું જતું કરવાનું. પછી કાવા પીવા શું થશે? મળી રહેશે બધાને મળે તો આપણને નહીં મળે. એ તો મળી રહેશે કે બધાને મળે તો આપણને મળે. કયું કામ કર્યું તમે? આજોડ આજોડ આજોડ ચોપડી તમે આપી એમાં કહેલું છે બહુ ઠકાય છે. ચોપડી આપશે બેસીએ ત્યારે સૂર્ય દેખાય, ચંદ્ર દેખાય, જ્યોતિ દેખાય એ શું કહેવાય? એ તો આ દુનિયામાં છે એ વસ્તુઓ દેખાય. આ દુનિયામાં છે ને એ વસ્તુ ના દેખાય. અને નાદ બ્રહ્મ જે ઉભરાય કોઈ ગધેડું કોઈ ગધેડું ચીંગડા વાળું ના દેખાય. ધ્યાન ભરે બેસીએ તે આવે કેવી રીતે કેમ આવે? આપડે ધ્યાન કે આપણે આ ધ્યાન માં બેસીએ ત્યારે આ બધું કેમ એ આત્મા નો પ્રકાશ તો નહીં ને આ બધું કેમ આવે એમ એ આત્મા નો પ્રકાશ તો નહીં ને આત્મા નો નહી અને જળ નો નહી બોલો શું મને કરો. હું નોર્મલ માં અખતરા કર્યા કરું અખતરા પછી કરતા કરતા મારી દબાઈ ગઈ, દબાઈ વધારે આ વાત કરતા. અને જે ધક્કાળો થયો બહાર, મને બધું અગાઉ કે સૂર્યનારાયણ શું એટલો બધો બધો એટલે પછી આવીને શોધો કે આ શું ગયું ને શું રહ્યું. લાઈટ તો રહેશે, શું છે અને ઉઘેડશો નહીં આ વસ્તુ. પછી મેં કામ નહીં કર્યું, બધા કોઈ દાડો ના કર્યો. આપડે હા ચિત્ત ચમત્કારો બધા થયા કે લોકો એમાં મસ્તી ભરે છે. અહીંયા ગયા ભૂરું વધારો દેખાય, લીલું વધારો દેખાય, આમ થાય તેમ થાય. આપડે આ તો સારું છે, કુંડળી વાળા તો બહુ અધિકાર કર્યો એ અનાગ્રહ કરો ને, એને એમાં મસ્તી. અને કુંડળી વાળા તો એ ઓળખી દે કે આ જ્ઞાની છે, ઓળખતા વાર ના લાગે. ગાડી બેઠેલો ને તે ટિકિટ આવ્યો ને, ખબર પડી આ મારા પછી મારા તો ઘણા પહેરા થઈ ગયા. ધન ફોટો પી પછી કઈક ના એ ઓળખી દીધા કે પછી મેં કોઈ ના સાધક લાગે છે, સાધક લાગે છે પછી થોડી વાત થઈ ને, થોડી વાર વાતો કરી ને, થોડી વાર પછી ત્યાં કરવા પડે. તું સમજી ગયો આ સોનો સાધક આવ્યો ત્યાં આપડે એટલું ને ગણેશપુરી. હા શું ગણેશપુરી આવું કેમ થઈ જાય? શોભાની પાસે ના થવું છે, વિવેક ની વાત મોડું ન થઈ જવું. અરે એમાં આનું થયો ને દીકરા, આનું ખૂબ થતો હોય. મુંબઈ માં, મુંબઈ માં શિવાજી પાર્ક ઉપર એક ભાઈ છે. હા તમે જોયેલું? નહીં જોવા જેવું. સંસારની ઉપાધિ, ચિંતા ઉપાધિ બધું લઈ જતું છે. કોણ આત્મા નહી, બીજી વસ્તુ પ્રેઝન્ટ થઈ જાય. એક શંકરરાવ દેવ કરીને બહુ મોટા માણસ થઈ ગયા કોંગ્રેસના ટાઈમમાં, એને સરદાર પટેલને કહ્યું કે અમારા મહારાષ્ટ્રમાંથી કુંડલની જાગૃત કરનારા ભાઈ આવ્યા છે, તે આપ એને મુલાકાત આપો. તો કે હું એવા બેવકૂફ માણસને મળતો નથી કે જે બે જવાબદાર હોય, કે ઘરની ચિંતા છોડી અને આ જાગૃત કરવા આવ્યા એવા બે જવાબદાર માણસોને મળતો નથી. બે જવાબદાર માણસોને મળતો નથી. સરદાર પટેલ એ ખરું કહ્યું ને, બે જવાબદાર માણસો જે જવાબદારી છોડીને બે જવાબદાર બને છે એવા હું મળતો નથી. કે ખરું કે છે, મળતા જ નહીં. એ દિવાસ છે, ટીવી ની દિવાસ છે, વગ્યા પછી ટીવી થાય. એ હજાર જ છે કુંડલી ની રાજમાર્ગ. આ જ્ઞાન માર્ગ કેવો સુંદર જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગ થયો કે પેલો અટાગડા માર્ગ કરો તો અટાગડે દુકાન લાલતું લોકો દુકાનદાર કોઈ દુકાન બંધ નહીં રહી. શક્તિ બતાવે ચાલી દીધી. સચ્ચિદાનંદ ગુરુ માનું, ગુરુ તો કે છે હું સચ્ચિદાનંદ ને જ ગુરુ માનું છું. હા બરોબર છે, એટલે કોઈ ભર્યું નથી ને. અને મારા આધ્યાત્મ નો પ્રેરણા માટે છે એક મારા માર્ગદર્શન આપે એ ગુરુ કેવાય. ગુરુ નો વધુ નહી, ગુરુ આપડી વાતમાં સમાય એવા હોય. આપણે મનમાં ભાવ મન થાય ને જે ગુરુ આપણે મિત્રાચારી કરે ત્યાં શું બધા મિત્રાચારી કરે. આ રીતે વાગે મળવાઈ ગુરુ પર મારે તમારે તો મળવાઈ છે. પણ દાદા આ ભાઈ નું કહેવાનું એમ છે કે આ જે બતાય છે સૂર્ય ચંદ્ર ને એ બધા દ્રશ્યો જે આવે ને એ અધ્યાત્મ કહેવાય એમ એનું ફૂલ. એવો મારો સવાલ નથી અને એમને એવું લાગ્યું કે એમનો એવો સવાલ હશે. કેટલો જમાનો છે જે જમાનો સ્લીપ થતો થતો થતો કિનારા ઉડી પડે છે નદી ના પૈસા લેવા નથી કે છે અને તમે ક્રિકેટ જોવા આવજો કે દસ પંદર મિનિટ માણો તો અસત્ય વસ્તુ સત્ય મને છે એ જૈવિક એ તો હતી. આપડે તો ઘેરી દરડાની રમત હતી, એ રમત હતી બાર રમત છે એ રમત રમત રમનાર રમવાની છે એના ધોરાયા ના હોય એના પ્રેક્ષક વર્ગ આવો ના હોય તે આધાર રૂપિયા આવી ને અગર તો તમારા રેડિયો પર ઉભા રહે કઈ અક્કલ થી ઉભા રહે છે એટલે પેલા એ શું જવા દો કે આટલા અમુક થોડાક માણસો 15,000 માણસ ને જો કોઈ ગોળ કરાવતા હોય તેવા હું મારું શું કામ થઈ ગયા. હવે આટલા લોકો કુહાય નઈ ને આવા પર કુહાય આવે મારે જરા કુહાય આવા મને ભેદ નથી એની પર ભેદ નથી પણ વાત આ ગમે કે આવું રીતે આવો આ મારો તો આ સ્થિતિ માં આવી જાય તું તારા લોકો એમનો જ ધંધો થયા તો અહી ભૂત થઈ ગયું હતા અને આપડે છોકરા રમત તો જોઈએ કે આપડે અહીંયા ઘેરી દેતા હતા ત્યારે તો ક્રિકેટ ગમો પણ આ ગોના કામ ધંધો મેલી અને ટિકિટ 5,000 રૂપિયા લઈ એની પાછી પ્લેસ દાદા તમે ટિકિટ લઈ કે લેખો અને આમ કોઈ વખતે રમવા પણ ગયેલો જયારે કોલેજ માં હતો ત્યારે અરે સ્કૂલ માં હતો ત્યારે રમવા માટે વધુ નથી રમવા માટે વધુ નથી આ જેટલા જોવા જાય છે એ બધા એક્ઝેટ એમ્પાયર છે એ બધા સમજે એક કેવું ભૂત પહેરી જશે, બહુ બધા પહેરી ગયા, અંદર નીકળી જશે. આપડે આર્ય દેશ ના લોકો હોટેલ આગળ તો ખેતી થાય છે ને રેડિયો રાત્રે હિન્દુસ્તાન જીત્યું. રાત સમજી ગયા ને આમાં અહીંયા આવતા રાત થાય છે. આપડે કઈ ગુરુ નું ધ્યાન ધરવાનું કે છે, એટલે કેટલાક ગુરુ પોતાનું ધ્યાન ધરવાનું કે છે, ગુરુ નું ધ્યાન ધરવાનું કે છે, એ યોગ્ય છે કે નહીં? ગુરુ નું એવું છે, ધ્યાન તો એટલા માટે કરવાનું છે ગુરુ ના સુખ ને માટે નહીં. આપણે એકાગ્રતા રહે તો શાંતિ રહે, એટલા સારું ધ્યાન કરવાનું ને, એટલા સારું. પણ ગુરુ કેવા હોવા છે? ધ્યાન આપણું તકે એવા હોવા છે. કેવા ધ્યાન? તકે એવા હોવા છે. જગત ભગવાન બનાવેલું લાગતું નથી ને, ભગવાન બનાવ્યું એવું લાગતું નથી ને. જગત તો સનાતન છે એવું જાણું છું હમણાં તો. જગત સનાતન છે એવું જાણું છું. હા, એ સનાતન છે, અનાદિ અનંત છે. પછી બનાવવાનું ક્યાં રહ્યું? બનાવવાનું જ ક્યાં રહ્યું? જયારે સનાતન વસ્તુ ની ભરાઈ પડે. જગત આમ છે ને આમ રહે છે, આમ જ છે ને આમ હતું ને આમ રહે છે. ત્રણેકાળ છે, રિલેટિવ હોવા છતાંય ત્રણકાળ છે. એ રિલેટિવ ત્રણકાળ નું રિલેટિવ કેવું છે? ગુરુ હારો બન્યો છે, ગુરુ હારો બન્યો. ઉપરી કોઈ કરું જગત ની દ્રષ્ટિએ નહી, અને આધ્યાત્મ ની દ્રષ્ટિએ તો આપડે જે છે તે સનાતન જ છે. આપડે જગત ની દ્રષ્ટિ ઉપરી નથી કોઈ, એમ સનાતન ની દ્રષ્ટિ તો આપડે કોઈ આપડે સનાતન ની દ્રષ્ટિએ આપણું કોઈ ઉપરી નથી કે છે. અને બીજી દ્રષ્ટિએ સંસાર દ્રષ્ટિએ સંસાર દ્રષ્ટિને તો ધ્યાનમાં જ લઈ લેવાની. એ તો ભ્રામક છે એટલે એને હું માનતો જ નથી. એને તો ધ્યાનમાં લેવાનું જ નહીં ને, એ તો ભ્રામક છે એટલે એને હું માનતો જ નથી. સંસાર દ્રષ્ટિએ એ ભ્રામક છે એટલે એને હું માનતો જ નથી. કેમ? શું છે ભ્રામક? ભ્રામક ભ્રમણ ભ્રામક છે એટલે માનતા નથી. પણ તમે મૂર્તિ બી છો એ માનો છો અને આ ના માનો? એ તો વ્યવહાર ના ઓળખ માટે. એ તો વ્યવહાર ના ઓળખ માટે બી. હા, પણ વ્યવહાર થી તમે આ માનવાનું ને. હું કઈ નિશ્ચય થી નહીં કેતો, વ્યવહાર થી તમારે ભૂલ્યો છે કઈ? ઉપરી છે કોઈ? ઉપરી વ્યવહાર થી કોઈ ઉપરી છે? મારો પોતાનો નથી. કોઈ છટકાવનારું છે નઈ? ના, વળનારું કોઈ નથી? પોલીસ વાળા વળે ખરો? ગુનો કરીએ તો વળે. ગુનો કરીએ તો વળે? ગુનો કરી ભેગા ના થયા પોલીસ વાળા તો કોણ વળે? તો આપણું કર્મ જ આપણને ગમે ત્યારે વળે ને. એટલે કે આપણું કર્મ જ આપણને ગમે ત્યારે વળે ને. કોણ વળે? આપણું કર્મ. હા, તે આ બધા ગુના ભેગા થયેલા છે ને, તે હું કોણ છું નહીં જણાવે. તમારા તમારો ઉપરી કોણ છે? તમારા બ્લન્ડર અને મિસ્ટેક, આ બે જ ઉપરી છે, બ્લન્ડર અને મિસ્ટેક. બીજું કોઈ ઉપરી છે નહીં. વગર કોમને ઉપરી કરીને દબાયેલા રહેવું, વગર કોમને ઘરનું ખાવું ને દબાવવાનું, ઘરના કપડા પહેરીએ, ઘરનું ખાઈએ, દબાવવાનું ખાવે, બધું ના ખાવાનું ને. એટલે ઉપરી તમારા બ્લન્ડર અને મિસ્ટેક. હવે પોલીસ વાળાનો કોઈ ગુનો કરીને આવ્યો હોય અહીંયા આગળ, અહીં પોલીસ વાળાનો કોઈ ગુનો કરીને આપણે બહાર આવ્યા હોય, અહીં આવ્યો હોય તો પોલીસ વાળા આવે, કોને કોને પોલીસ વાળા આવે, બધા જુએ તો કશું હશે ને? એટલે પેલા ને મારા જ માટે આવ્યા, ગુનેગાર પકડી જાય. સર સમજી કે મારો ગુનો આવ્યો. એટલે એ ઉપરી છે, આપણે ગુનો કરવા માટે પોલીસ વાળો ઉપરી છે. આપણો ગુનો ના હપ્તો કોઈ ઉપરી જ નતો. અને જ્યાંથી પઝલ કોયડો પઝલ સોલ્વ ના કરવામાં આવે ત્યાંથી આ પઝલ માં જ આખું જગત ના ધાતુ સંતો બધા અમારથી જોલ્વ થઈ ગયેલા છે. શું થઈ ગયું? તમે હું એમાં ડિઝાઇન થઈ ગયા, તમે હું આ પઝલ માં ડિઝોલ્વ થઈ ગયેલા છે. જો આ બધા સવાલ કરી બેઠા હતા, બરાબર ચોપડી આપો. એમાં વિક્ષેપ કેમ આવે? આખો વખત જે ચિંતન રહેવું જોઈએ એમાં વિક્ષેપ કેમ આવે? વિક્ષેપ તો આપણો જે પહેલાના ઓરડા છે ને, તે એ લોકો આમાં આર કિલી કર્યા કરે. પણ જેમ જેમ એ દાદા ઓછા થતા જાય છે, એ ટોકી ખાલી થતી જાય છે, તેમ તેમ આપણું વધતું જશે. તે ટોકી એક બાજુ ખાલી થઈ, એક બાજુ આપણું પૂરું થઈ જશે. એટલે બીજી કોઈ કરનારો નથી, કોઈ દખલ નથી, કોઈ આપણો જ આ ગુનો છે. જય સચિદાન. તમે કઈ વાતચીત કરીને આયા ખરા? પણ કદી કરી નથી. કઈ ગયા તમે વાંચી ગયા? પછી કારણ કે હજુ આપણને બહુ ટાઈમ નો પરિચય નથી ને. લોકો ને કેટલા બધા ટાઈમ ના પરિચય હોય, જ્યાં જ્યાં પરિચય થતો જાય એમ નીચે પડતા જાય. ના, એટલે એમાં એવું થાય છે દાદા, કે જ્ઞાતા દ્રષ્ટા ભાવ કેળવાય છે. હા, કેળવાય છે. એ ખ્યાલ આવે કે જો આ ડિસ્ટર્બન્સ આવ્યું, હા, તો વિક્ષેપ થવો પડે. હા, એટલે જો કઈ ના એ ડીઝલ આઉટ થઈ જાય, નિકાલ થઈ જાય. હા, 100% મર વિક્ષેપ અને અજ્ઞાન તેને 100% હતું. તે અજ્ઞાન કર્યું, પણ હજુ મળ જો ઘટે તો વિક્ષેપ કરે. આ મળ આપણા પૂર્વ ના પેલા ના જે થઈ ગયું પૂરું ગમશે. પછી બીજું દેખાડું, બીજું દેખાડું. આમ પપ્પા થી વિચાર છે કે વિશ્વ પપ્પા થી વિચાર છે? કોઈ પક્ષપાત નથી. ભગવાન ની પક્ષપાતી હોય કેવું, જ્યાં સત્ય મળતું હોય ત્યાં લઈ લેવું જોઈએ. શું કે છે? જ્યાં સત્ય મળતું હોય ત્યાં લઈ લેવું, જ્યાં સત્ય મળતું હોય ત્યાં લઈ લેવું જોઈએ. હા બરોબર છે. સત્ય નો સ્વીકાર કરવો, પક્ષમાં પડવું નહીં. પક્ષમાં મજા નથી. સુમનભાઈ તમે પછી વાતચીત ના કરી પહેલામાં જે ક્રમિક માર્ગ માં છે ને એ જીવન નો અંત આવી જાય છે. મન મારતા, આશાઓ મારતા, વિશ્વાસ મારતા, આજે બધું પણ ઠેકાણું નથી પડતું. તોય ઠેકાણું નથી પડતું. જયારે આમાં એક વખત ખ્યાલ આવી જાય ખોણ છે નીચે હો ફૂટ ખોદો ને પૂન હોય તો મને બધી પ્રકાર નો દર્દો કેન્સર હું બે જણા મટી ગયા. કેન્સર હું બે જણા મટી ગયા. હાર્ટ એટેક મટી ગયા, એટેક આવેલા. પણ પૂન હોવું જોઈએ. એ કે અસિલ આવે નહી તો આવું કેટલા છોકરાઓ છે. હા કેટલો સુંદર પુસ્તક છપાઈ ને 4000 રૂપિયા હોળી અવાય નઈ તો પહોંચ્યો જ નઈ. તેરી દિવાળી હોળી આવે ખરી એમ મન મત જેવું છે એવું પ્રગટ નહી થયેલું. મશીન ગોઠવેલું નઈ ને મય આત્મા રે ગયો. ચાર વાગે રડે ને ગરમી લાગે તો રડે, ઠંડુ આપમાં આવી જાય. બાર નો માણસ હોય ને એ તો એની ધડાધડ થઈ જાય. સાચી છે એટલે પહોંચશે. રાત નો રાત નો